રોજ નું રોજ આમાં આમ થાય છે દાદા, આમ કરો આમ એક્ઝેક્ટ ક્યારે થઈ જશે? અમને કેતા આવો દાદા, સરળ આવે છે કે દાદા ને કેટલા વખત આમને આમ જ કહીશું? તારે નથી તો ના કે ચાલ્યો. મન બતાવે કે નથી જવું લાગ્યું કે જવું છે એમ. આમ જરૂર હતી જવાની, થોડું કામ હતું, કામ હતું થોડું લોકો દીક્ષા આપતા છે, દીક્ષા ના આપે, દીક્ષા ગુરુ આપે. હા, ગુરુ બનાવ્યા છે ગુરુ જેવા, એ લોકો દીક્ષા આપતા હશે ને ભાઈ? ભાઈ એ એમના અંડર માં કરે ને? નહીં, ગુરુ દીક્ષા આપતા હશે, એમને પણ એમનો લાભ તો લીધો હશે ને? શ્રીમંદર સ્વામી જે ગુરુ દીક્ષા આપે તો એ પણ શ્રીમંદર સ્વામી નો લાભ તો લીધો હશે ને? એમને એ પાત્રતા મેળવી હશે ને? દીક્ષા આપવાની પાત્રતા મેળવી હશે ને ગુરુઓએ? એવી પાત્ર દાદા એ મેળવી, પ્રભુના આશ્રયમાં બધું લીધું, એવી પાત્ર દાદા એ મેળવી એમ, પ્રભુના આશ્રયમાં કરેલું એમના આશ્રય એમને આશીર્ષ આપણું ભગવાન બધા હાથ ના ગાડે કોણ આપતા હતા બીજા બધા? ગૌતમ સ્વામી ની વગેરે દીક્ષા કોણ આપી? પેલા પેલું તો દેવગણ થયા પછી જ ગૌતમ સ્વામી ને બધા મળ્યા ને એમને? તો મહાવીર સ્વામી ને કિરણગાન થયું ત્યાર પછી ગૌતમ સ્વામી ને બધા મળ્યા. તો એમને ગૌતમ સ્વામી દીક્ષા કોને આપી? એમ જ ગણતો બધા આવી ગયા. તો ગૌતમ સ્વામી તો પછી બીજા ઘણા દીક્ષા આપી એ લોકોએ આપેલી. તો એમની પાસે તો કઈ કક્ષા એ પ્રશ્નો ઘણા પૂછેલા, આપવાની પણ પાત્રતા હોય છે એની? હા, પાત્રતા વગર ગમે તે દીધા તો આપવાય ને? હા, આપવાની પણ દીકરી ને પાત્રતા માણસ દીકરી આ દાદી દીકરી ને દેશ છે. જે લોકો ગુરુ હતા દીક્ષા આપતા હતા તે ગુરુ દીક્ષા આપતા હતા એમની જતા કઈ અસ્તુતિ નહીં. એમને કેળગઢ થયેલું પછી થયેલું અને કેળગ ત્યાં પછી દીક્ષા ના આપે કોઈ કોઈ ના આપે નાના મોટા બધા એ પાછળ થવો થશે જે દાદા ને પાછળ લાગે એમને દીક્ષા ભાઈ ગયેલી છે બાકી રસ્તો દેખાવ બરોબર છે પણ એ લોકો પબ્લિક માં જાય વ્યાખ્યાન આપવા જાય જ્ઞાન એ સમજાવે પેલા લોકો ને પ્રભાવ પડે કે આ કરવા નહીં કરતી બીજું તો આપણે કઈ બરકત ના હોય ચાલે પણ જ્ઞાન સમજે ને દબાવ થઈ ગયો બઉ પડી જાય ફક્ત આવડે દેખાય કળાવું દેખાય ને તે અને એક બધું ગામને સાથે એમનો રોપ પડે એટલા બધું જાતે રોપ પાડી આવ્યો બધી પ્રભાવ પડ્યા એટલે પાડવો પડે ચાલો એ તો એમ પડે છે ને હા એમને પડે પણ એમને એક અત્યારનું જ્ઞાન ને મળવું છે ને એમને ઇતિહાસની તૈયાર થવા જોઈએ એ લોકોને જ્ઞાન આપી શકે એટલી કક્ષાથી એ લોકો તૈયાર થવા જોઈએ જ્ઞાન આપવાનું નથી જ્ઞાન નહીં વ્યાખ્યાન કે સમજણ આપવાનું હોય છે બહુ આ તો વ્યવહારિક માં જેવું ચાલુ છે ઓહો એટલે કઈ જતો કેવી રીતે અક્રમ નો વ્યવહાર અક્રમ નો નહીં રે એ કઈ જતો વ્યવહાર કરવા છે બઉ ચોખ્ખો એમ કે આ વ્યવહાર માં બઉ અસર ના પડે દુઃખ ના પડે અને ગર્ભ થાય આગળ વધે એવું કરતા પણ રહેવાનું કરતા પણ રહેવાનું આટલી ની આગળ તો થાય ને વ્યવહાર તો રાખવાનો આત્મવિશ્વાસ આવશે કે હું આ કરી દઉં એટલે શરૂઆત ચાલી થયા પછી પથર છે પ્રભાવશાળી નહીં અમારી કોઈ હા નથી પ્રભાવશાળી પ્રભાવ હા ઉભો રહે તો એનો પ્રભાવ પડવો જોઈએ હા છટા જોઈએ એની હા એ ફરે નહીં આપણે કરવું પડે એ ફરે એ મોટો થયો અમે ભક્તિ કરીએ તો શ્રીમંત સામે કેવી રીતે પહોંચે કેમ કે મારી કેવી રીતે પાસે આપણે અહીં છીએ આપણે કલકત્તા હોય તો પહોંચે ના પહોંચે એ પહોંચે આ તો બહુ દૂર છે ને કલકત્તા જવું જ છે કેમ કલકત્તા જવું પહોંચે ને એટલે કદાચ બધું કલકત્તા કે હા એ કલકત્તામાં હોય વર્ગે આપણે જે ભક્તિ કરીએ ભાવ કરીએ તો એ પ્રત્યક્ષ હૃદય પરો પરો હોય હા અને પ્રત્યક્ષ સ્વરૂપ હોય તો આખે દેખાય તો એ દે તો એ પરસ્પર લાભ કેટલો પણ પ્રત્યક્ષ વિચારતા શંકર છે ને તો મોટો પ્રત્યક્ષ જ્ઞાનનું કશું ના ચર્ચું અને ખાલી સુંદર સ્વામી ને આવી ભક્તિ કર્યા કરે તો આપણા જૈનો તો અચ્છા જ્ઞાન આપણા મહાત્માઓ છે એ જ્ઞાનમાં ન હોય અને શ્રીમંત સ્વામી ની ભક્તિ કર્યા કરે તો શું થાય શું પરિણામ આવે એનું થાય ને પરિણામ ના આવે એ થાય ને કે થાય હા જ્ઞાનમાં રહીને તો દાદર જ્ઞાન ના અજ્ઞા માં રહી નહીં ભક્તિ કરી શકાય કેમ તો આપડે બોલાવીએ તારે તો આગળ શું પહોંચે એટલે બરોબર પ્રત્યેક તારે બહુ સાક્ષી કરીને જ કરે ને એટલે આપડે પ્રત્યેક દાદા ભગવાન ની સાક્ષી કરવાનું દાદા ભગવાન ની મારફતે ડાયરેક્ટ પહોંચે નહીં તો કશો અસર નહીં દાદા નું કઈ જતું ચાર તાર ત્યાં છે દાદા ની ભક્તિ કેવી રીતે કરતા ત્યાં દાદા તિમેન્દ્ર સ્વામી ભક્તિ કરતા છે, એમનો જે તાર જોઈન્ટ થયો છે કેવી રીતે તાર છે દર્શન છે દાદા ભગવાન થ્રુ કે જ્ઞાની પુરુષ થ્રુ? દાદા ભગવાન 360 degrees છે. દાદા ભગવાન 360 degrees. સિમંદર સ્વામી 360 degrees. દાદા ભગવાન જીવન સ્વામી કેટલો ફરક રહે? જોખમ બધું બોલવું હોય એવું વાત કરવી તે જો બુદ્ધિથી માપવા જેવી વસ્તુ પાણી ના માટે કયા રૂપિયા છે આકાશ માં આત્મા નું અસ્તિત્વ કયા રૂપિયા છે કે રૂપ નહી એમ કે શું માની શકાય? આપણે સમજી લેવાનું આકાશ રૂપે નહી કેવળ જ્ઞાન એ જ આત્મા તો એ ત્યાં જ્ઞાન ખરું એમને કે કઈ નહીં? એ કેવળ જ્ઞાન ખરું છે એમને જે મોકલે ગયા આત્માઓ તેમને તો કેવળ જ્ઞાન માં એ પરમાણુ ખરા કે કઈ નહીં પણ ના તો શું એ કેવળ જ્ઞાન એ પ્રકાર જ કેવળ સૂક્ષ્મતમ વસ્તુ પરમજ્યોતિ પરમજ્યોતિ સમજવા માટે બીજું કઈ કારણ નહીં શંકા છે કે એવું કઈ નહીં પણ સમજવા પૂરતું અનુગ્રાહક બીજી બધી ચીજો ને અનુગ્રહ ના પડે સ્વામી પાસે ભક્તિ જી શકે નહીં એ લોકો જી રહ્યો તો. કોઈ તમને કરો છે અપમાન કરે છે નહી બાકી રહ્યું છે. 29-12 તમને થઈ ગયા તો બાઉગરી આવે તમે બાઉગરી વ્યવહાર થઈ તો આ થતું નથી. પણ તમને પેલું પહેલો આગળ છે ને એ પછી એવું જ લાગ્યા કરે એ સમજાવે તમે સમજી લો. આખી પ્રગતિ હતી ને એ પ્રગતિ તો એની એક છે. તમે જુદા પડી ગયા. શું થયું? આત્મા જુદો પડી ગયો. સગલન છે પ્રગતિ દેખાડે ને. પણ હવે ચાર્જ નહીં થવાનો. ન કર્મ નહીં બંધાર આત્મા જુદો પડ્યો છે. પેલો આત્મા કર્મ કર્યો હતો એકાકાર થતો હતો. હવે નવા ચાર્જ નહીં થવાનો. આ જૂનો છે ને પ્રગતિ બધી ઓગળી જવાની આધીમાં. તમે કહ્યું ને એ ઓગળે ના ઓગળે આ ડિસ્ચાર્જ કહેવાય. શું કહેવાય? પ્રારંભ ભોગવી લેવાનું ત્યારે કે છે ને ત્યાં સમજાય છે ને એ જેવું હોય એવું હિસાબ બધું ભોગવવાનું. પણ તે થાય નહીં ક્રોધ મારનાર લોકો થાય છે તે આ ડિસ્ચાર્જ રીતે થાય છે. તમને એને ક્રોધ કહેવાય નહીં. ક્રોધ ક્યારે કહેવાય? બાવી બાવી ગસ્સે થયા હોય જડે અને તમે ભેગા થાવ તમને આગળ થાવ ત્યારે ક્રોધ કહેવાય. આત્મા તમે આત્મા તો લાગતો કામ કેવું ના થવું જોઈએ ના થવું જોયું. શું થાય તમને? દાદા એમ પૂછ્યું થાય છે કે તમને પોતાને એમ થાય છે કે ખોટું છે એવું થાય છે. એ જ તમે આત્મા થાય છે ને તમે નાવું ના થવું જોઈએ કે છે એ આત્મા. અને અજ્ઞાન દેખાવા તરીકાકાર જ હોય ને ક્રોધ. એનું નામ કહેવાય કે હિંસક ભાવ થઈ જ હોય. હિંસક ભાવ તો આમાં હિંસક ના હોય. સમજાયું તમે? તમને થતા જ નથી. આવો માન્યતા જોઈ લો બધી ભગવાન કરી બરોબર. સમજી લો બેન પાસે આ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે થાય જ નહીં. પછી બે ત્રણ વખતે અચાનક પછી રહ્યા નહીં. કર્મ બધું બધું કરાય એટલે તમારી જાગૃતિ વધી ગઈ. જાગૃતિ રહેશે ને ગુજરાતમાં રહેશે રહી ને રહેશું. પેલા નતું રહેતું ને તો આ તો જુદો પડી ગયો આત્મા. હવે આવે જે મનમાં મનમાં ખરાબ વિચાર આવે તે જોયા કરો. આરા વિચાર આવે તે જોયા કરો. બાપુ દીપક ની ઘરે અથાય તે જોયા કરો. બાપની દીપક બાબુ દીપકની ઘરે દ્વેષ કરતો હોય તે જોયા કરો. તમારે આવું ભણતર કશું કરવાનું નહીં. તમારે તમે જોયા કરવાનું કે ભણતર કરી દે પછી તદ્દન જુદો પડી ગયો છે. આમ થઈ છે જઈશો તો આ તો સંવર રહે છે. શું થાય છે? આ તો એનું જ અને નિર્જા થવાની. પણ આ સંવર પેલા બંધ પડતો હતો અને બંધ ના પડે હવે નિર્જા થાય. શું થાય? સંવર રહે. ભ્રાંતિ છે એ ભ્રાંતિ ઉડી ગઈ. તમે થઈ ગયા છૂટા. છૂટા થયેલા ભ્રાંતિ ઉત્પન્ન ના થયા. હવે જોયા જ કરવાનું તો પેલા તમે નથી કરતા. ઠંડા કઈ માણસ થઈ શકતો નથી. એ તો બીજી શક્તિ કરે છે. આ બધું ક્રોધ માન માં આવેલો સમજ્યું ને ત્યારે એ શક્તિ કામ કર્યા કરશે. અત્યારે ટાંકી ની બે છે. હવે ટાંકી નું જેટલો હશે એટલો બાર નીકળશે. પછી દસ પંદર વર્ષે ખલાસ થઈ જશે બધો. પણ નીકળવા જોઈએ. હવે ભાઈ વધારે નીકળવા જોઈએ. નીકળ ખુશ થઈ જાય કે આવું થઈ નીકળ્યો. આ ટાંકી નું વધારે સંવર પૂર્વક નીકળે છે. કેવું નીકળે છે? સંવર ની હાથે નીકળે છે. અને નહીં તો બંધ પૂર્વક નીકળતું હતું. પછી બંધ આપતું જાય ને પછી નીકળતું જાય. સમજાય છે? તાર મનમાં જરાય રાખ્યો નહીં. જરાય તો અટતું નથી. જરાય અડે નહીં. પાંચ આજ્ઞા મરો આવે પછી મેં અશાંતિ થતી નથી ને. ના પણ આવું માનો એટલે પછી બધું માનો છે. આપણે એક ઘર આપણું જો હોય પોતાનું માલકી નું બાપદાર થતી હોય એ ઘર વેચ્યા પછી આરી વેચી દઉં દસ્તાવેજ થઈ ગયો અને પછી દીદાર ભરે ત્યાં ચિંતા થાય છે ને. ત્યાં આ તો માલકી ઉઠી ગઈ બધી બાહુબલી પછી તમારે લેવા દેવા નહીં. ધારી પડે શું કરે? પણ દાદા એવું બને છે કેટલીક વખતે અમે આપણી પાસે આવીને સમર્પણ કરીએ છીએ એટલે અમે સમર્પણ કરીએ છીએ. અમારી માયા સમર્પણ કરીએ છીએ. વ્યવહાર ની અંદર કોઈ વસ્તુ સમર્પણ કરી હોય તો અમે એક પ્રમાણિક તરીકે વસ્તુ માગી લઈ ના જઈએ. આ તો ચોરી કરીને પછી જો લઈ જઈએ અને પછી પોતાનું વાત કરીએ તો પછી આમ થાય. કજું રહ્યું જ નથી. હજુ હજુ જાય એટલું ખરું. હજુ એક વાત કરી બાહુભાઈ. હજુ એક વાત સમજવા જેવી કરી કે બાહુભાઈ બહુ અફાયા કોઈને અને કોઈને દુઃખ થતું હોય તો આપણે બાહુને એટલું કેવું કે આવું શું અતિક્રમણ કરો છો? પ્રતિક્રમણ કરો ભાઈ. આપણે કેવું બાહુભાઈ કરે ગુનો કરે જ સમજ ને. એટલે તમારે કેવું પ્રતિક્રમણ કરો. ક્રોધ એનું નામ કહેવાય. ક્રોધ માન માયેલો એનું નામ કહેવાય કે જેની પાછળ હિંસક ભાવ હોય. હિંસક ભાવ હોય ને ત્વાતો હોય. રાતે કઈ કોઈ ગુસ્સે થયો હોય હવે ત્વાતો રહે છે. હા તો એ ત્વાતો હોય તો ક્રોધ કહેવાય ને. આ તો પરિણામ છે. આ તમારો પરિણામ નથી. એટલે માથે લેજો નહીં આવું. અને વખતે કોઈ જોડે અથડાયા કોઈ દુઃખ થયું હોય તો આપણે જાણવું તો આપણે બાબુને કેવું ગયા દુઃખ થાય જેવું અતિક્રમણ શું કરે પ્રતિક્રમણ કરવું હોય તેના નામનું પ્રતિક્રમણ કરાવડવું. સમજ ને કાર્તિક નહીં ભાવે. હા એક અવતાર બે અવતાર માલ માલ હાથમાં આવ્યો થયા પતંગ દોરો સુધી ના જવો જોઈએ એટલે લઈ લીધું. આ દોરો હાથમાં આવ્યો હોય અને આ કાળના જીવો બાળ ભોળા છે કે અત્યારે હાથમાં શું આવી છે કિંમત સમજાતી નથી. એટલે હા બીજે તો જરાક ભાઈ હાલત એ પેલો મુંબઈ આવીને મને ખુદ ચોખ્ખું કરી જાય. શું કરી હાલે તો આ તો આ તો ધ્યાન દ્રવ્ય ધ્યાન ના થાય. આ તો ધ્યાન દ્રવ્ય ધ્યાન જ ના થાય. તમે કશું વર્તું નથી એવું શાંતિ માંથી કશું ચિંતા કરાય એમ તો તમે ખરેખર બાહુભાઈ છો. બાહુભાઈ તો નથી, માથે વાળો છો. થાય છે પર પરિણામ એટલે પ્રકૃતિ પર થાય છે, તો મત કરી દો વેચે વેચ્યા પછી ઘર બહી જાય ત્યારે ચિંતા હોય તો એવું આ ચિંતા કરો. વેચ્યા પહેલા આગળ પડી ગયું ચિંતા થાય, એવું થતું જ નથી, કશું થતું જ થતું નથી. કઈ આજ્ઞા પાડો છો? રૂપિયા આપતા નહીં મળે એવું મળ્યું ત્યાર પછી અરજો એને હાથવાય નહીં તારા અસર. આ તો લાખો હતા ના મળે એ બધું. અરે હા ખૂટું થઈ ગયું, હજી હજી કઈ બગડ્યું નથી, હજી બગડ્યું નથી. આ તમે સમજી લો કે લખતો રહે છે એમને, લક્ષ બેસી ગયું છે. હું શુદ્ધાત્મા છું. હા લક્ષ બેસી ગયું છે, લક્ષ આ બધા બહુ મોટી વસ્તુ કહેવાય. તો ઓળખવાનું સાધન છે પ્રતિમા, આ દેહ ને ઓળખવાનું સાધન છે. પ્રતિમા મારું નામ કહું છું, આ દેહ તારું કહું છું ને, મારો માય બોડી કહું છું, માય બોડી કહું છું ને. માય બોડી કહે કોણ છે? એ કે છે બોડી અને સોલ બે જુદા છે એવું મને ખ્યાલ નથી. ના પણ મારું કહેનાર જુદો ના હોય, આ માય વાત બોલી વાત ને બે જુદા હોય ને. એ કે છે બે જુદું હોય શકે પણ મને એનો અનુભવ નથી. અનુભવ ના હોય તો અનુભવ ના હોય તો અનુભવ કરવાનો, પણ આ જુદું છે એવો અનુભવ કરવાનો. પણ તને લાગે છે ખરું કે આમ જુદું હોય હોય શકે, અનુભવ નથી પણ હોય શકે એવું. હા જુદું હોય તો જ આય ને માય હોય, નહીં તો આય જ હોય બધું. જો એક જ હોય તો બધું આય, જુદું હોય તો આય ને માય હોય. માણસે કે જે આય છે એ વિશ્વ ચેતના છે. શું છે? અને માય તે તું છું. છે, માય માંથી આય માં જવાનું છે. એના માટે મને ધ્યાન થતું નથી. એમ ક્યાંનું ધ્યાન? કોન્સન્ટ્રેશન નથી થતું મારે. ધ્યાનનું પણ પછી હું ધ્યાનમાં બેસું છું, પેલું જે તેજ દેખાય છે એનું ધ્યાન કરું છું, પણ એમાં એકાગ્રતા નથી રહેતી. કેટલી વાર તેજ દેખાય છે? અમુક પળ માટે દેખાય છે બસ. કઈથી આવે છે તેજ? એ ખ્યાલ નથી આવતો. પછી ધ્યાન કેટલી વાર રહે છે? એક કે બે મિનિટ રહે. બે મિનિટ ધ્યાન? અને પૈસા હજાર જે કરવાના હોય રૂપિયો રૂપિયો તો ના રે. એકાગ્રતા રૂપિયા ગણવાના તો એકાગ્રતા ના રે. એક એક રૂપિયા નોટ હજાર રૂપિયા ગણવાના હોય તો એકાગ્રતા ના. એ તો તને પ્રિય નથી અત્યારે. આ પ્રિય છે એટલે પ્રિય હોય તો એકાગ્ર કરે. ભગવાન ની વાત પ્રિય ગમતી જ નથી લોકો. સમજવાનું કરવા જાય એના માટે તો હું માર્ગદર્શન લેવા આવી છું. હા તે લાવો બધું આપડી ચેતના શરીર વગર રહી શકે નહીં. એ ચિત્ત ક્ષેત્ર માં શરીર વગર રહી શકે. બીજી જગ્યાએ શરીર વગર રહી શકે નહીં. ચિત્ત ક્ષેત્ર માં રહી શકે. લોકો અહીં દેખાય છે હાથી વસ્તુ ચેતા. તમે શબ્દ સાંભળેલો ને? સાંભળેલો ખરો પણ કઈ મને બેઠેલું નહીં. સાંભળેલો ખરો અરવિંદ પણ મને કઈ મારા મને બેસેલું જ નહીં. મને એમાં સમજ જ નહીં પડે. બે જાતની ચેતના, એક સિદ્ધ ચેતના અને એક સંસાર ચેતના. આ ચેતના એ છે તે વિશ્વ ચેતના કહેવાય. પણ બોડી ની અંદર થાય, ઝાડ ની અંદર, માણસ ની અંદર. પાછો આકાશ છે, આકાશ છે, વાયુ છે, બીજી બધી વસ્તુઓ છે. પણ આ ચેતના પાસે ચેતના ચેતના નાગી રહી શકે નહીં અહીંયા આગળ. ચેતના સિદ્ધ ક્ષેત્રમાં જ એકલી નાગી રહે. બીજા તત્વો નથી એટલે બેન કે છે મને સંતોષ ના થયો, મને સંતોષ ના થયો આજે. મનનું સમાધાન ના થયું, મનનું સમાધાન ના થયું, ના થાય. મન તો બહુ દાનું ઊંધું ભરેલું હોય ને, એ થતું ભરેલું થતાય ના થાય. શું કરું, સમાધાન થાય તો કરજે, ના સમાધાન તો ના કરો. તમને વાંધો નથી, તારે કરવું હોય તો અમે તને શીખવા દેખાડીએ. ના કરો તને ઉપાય નથી. શું કરું, અમે દેખાડું પેલા પછી ગયું તરત જ. વધારે કરું છું એટલા માટે જ હું અહીંયા આવી છું. હા, પણ 8 મિનિટ થી વધારે થાય તો જ તો આમ. પણ કયું ધ્યાન તારે વધારે કરવું છે? ક્યારે જે સફેદ તેજ દેખાય છે એનું જ. ના, પણ ધ્યાનમાં ધ્યેય નક્કી કરો છે. શું ધ્યેય ધારો? તું જાતા થવું, ધ્યેય તારે નક્કી કરવું પડે તો ધ્યાન ઉત્પન્ન થાય. જાતે આ ધ્યેય એકાગ્ર થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યેય ત્યાં નક્કી કરી દીધું શું? ધ્યાના માટે ધ્યાન કરવું છે. એ બહેને કે છે જે તેનું પળ બે પળ એને જે તેજ દેખાય છે એ તેજ ને વધારે ઝાંખી કરવી છે. એ જ એનું તેજ લેવા દેવા નથી. તેજ પાય જ નહીં આત્મામાં. આવું તેજ ના હોય, ચેતન દેખાય ને એવું તેજ ના હોય. એ તો જ્યોતિ છે, એ જુદી જાતિ છે. આમાં આ તો પછી ગયા દુનિયામાં કોઈ વસ્તુ જ નહીં દેખાતી એમ એવું હોય એમાં. સમજો ને, એટલે એ બધું એનો કશો અર્થ નથી. તું જે એક નક્કી કરે તારે શું જોઈએ છે, આત્મા પ્રાપ્ત કરવો છે કે શાંતિ જોઈએ છે, શું જોઈએ છે એવું નક્કી કરે પછી જ થાય. બાકી આ તેજ બેજ તો મને રંગ શું દેખાય છે એનો? સફેદ. સફેદ તેના જેવો આપડે આ તો આંખે દેખાય છે, પણ જે નથી દેખાતું એ જ મારે જોવું છે. આ મંત્ર બોલી એટલે વધારે કહેવાય છે, વધુ થાય કહેવાય. આ તો આપણી તો બોલી ને તો વધુ થાય કે શક્તિ આપે એવું છે. આપણું જે કરવું છે એ જરાક પછી નહીં પછી